ખાસ કરવું તો આપવા પડે બંધ આપનાર બીજી બીજી બધું શું કરનાર છે ધર્મ ધ્યાન દાદા ચિંતા બંધ થઈ ગયું ચિંતા ના થાય તો સુધી મોકલી નહીં ધર્મે નહીં મારી ભગવાન ચિંતા કરવા રાહ માત્ર થઈ જાય છે ચિંતા થઈ જાય છે થઈ થાય નક્કી કરી તો અમુક કારણ થઈ જાય ઉકેલાઈ જાય સાચો પણ પછી મારી પાસે દૂધ નાખ્યો નહીં એટલે નાતો ન થાય રાય માત્ર ઘટો બેસવા છે ચિંતા કરવાનો સ્વીકાર ચિંતા કરી કાયદો હાથમાં લીધો કાયદો હાથમાં લીધો કાયદો કાયદો હાથમાં લીધો કાયદો થાય નહીં ચિંતા કરે કરવો ના ચિંતા કરે નહીં એક ના કરે એક કરી દે અમારી આજ્ઞા વિરુદ્ધ ચાલે શાંતિ વ્યવહાર પામે નથી તો પામે હોય ને તો આ તો ધ્યાન કરે અનબંધ હોય ચિંતા બંધ હોય શું કરે કશું પામે નથી એમ કહેવાય આ ચિંતા નહીં થાય આ તો ધ્યાન રોજ ધ્યાન ના થાય હવે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન બે રહેશે આ તો શેજ ભાઈ નહીં ઉત્તમ છે ભગવાન કઈ નાના થવું તે મુશ્કેલી છે કોઈ નાના પોતાનું થયું ઓછી જ છે આ તો પ્યાલા ફોટો થયો નારાજ નતો આપડે જૈન પણ કેવા છે જૈન માં તત્વ જ ના રહ્યું છે દાદા ભગવાન દાદા ભગવાન હા દેખાય છે નાની પુરુષ છે સ્વારી છે તે સુંદર વાત દેખાય દાદા ભગવાન તો હું તેને નમસ્કાર ધ્યાન કરું છું જે મારી ગુણ દેખાય મારી ગુણ દેખાય નાની ગુણ નાની ગુણ ભૂલો જ નાખે ભગવાન તો કૃષ્ણ તમને કૃષ્ણ તો એ બે ભૂલો જગત ને નુકસાન કરે નુકસાન કરે નુકસાન કરે દેહ ની બહાર દેહની માલકી પણ ના હોય મનની માલકી પણ વાણી ની માલકી પણ નહીં માલિક વતન આ વાણી છે આ જે વાણી છે માલિક વતન વાણી દેશ ના છે શું છે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન ની દેશ ના ગણાવે આ જ્ઞાની પુરુષ ની દેશ ના ગણાય માલકી વતન વાણી કહી તો નહીં તો ઉદ્દેશ છે અને ઉદ્દેશ એ જ્ઞાની હોય તો આત્મા નું કઈ જ્ઞાન હોય અધ્યાત્મ સંકેત થયેલું હોય તો ઉદ્દેશ અને સંકેત ના થયું હોય તો આદેશ કહેવાય તમે જે વેપાર ની વાત કરો છો ને એ વિચાર્યો મેં ઉદ્દેશ માં તમે જેટલા પ્રશ્ન બના ઉદ્યોગ તો લાવી દઉં છે સામે ચાલે કોલમ પણ ચાલતું હશે બધું ધંધામાં કોલ પણ લાવતા બધા આપી અને તમારે આત્મા કબૂલ કરે તમે તમારે મનાવવાની કોઈ કારણ નથી તમારે આત્મા કબૂલ કરો મારી જીવન ની લાઈફ કેવી છે ઉત્તમ પ્રકારના કંડા નાની પુરુષનો જો સંગ મળે તો સારક થાય ને સારક કહેવાનું નામ કહ્યું છે નાની પુરુષને ભૂલ કહેવાય અને પેશન કરે ભૂલે છે મારા ભાઈ કરી માટે મારે કહ્યું બોલાવે બીજું જોવા માટે પણ એમને બળ નથી થતું બળ બીજું જોવા માટે નું બળ આ કામ ને લઈને સંજોગ આ દિન છે બધા ભૂલ થાય આ ભૂલ બધું બધા બધું એમ જ થાય બધા મદદ કરે આ બધું કારણ મદદ કરે આપણા જૈન પણ ના થઈ પછી રાજુ દેશે જેને માનતા થઈ જશે, પછી ધર્મ મોક્ષ ને ગણી ગયો ઉત્તરાજન. હરિયંતર નામ જ એટલે બાર ગુણ થી જે બધે ગુણ થી જે યુક્ત હોય તે હરિયંતર, ગુણ થી યુક્ત હોય તે હરિયંતર, સર્વ ગુણ થી યુક્ત હોય તે હરિયંતર એમ કે છે. તમે નવો હરિહંતા ને બોલો છો એ કોના નામ પર બોલો છો? કોઈ નામ જ નથી, હરિહંત એટલે હરિહંત એટલે તીર્થંકર, ભાઈ કહે છે હરિહંત એટલે તીર્થંકર. હા તો બધા હવે અને પછી નમો સિદ્ધાર્થ બોલીએ કયું ચોવીસ તીર્થંકર હરિહંત આપણે કયા, અને પેલા નમો સિદ્ધાર્થ બોલીએ છીએ ચોવીસ તીર્થંકર હતા એ અત્યારે સિદ્ધ થઈ ગયા. તમે હરિહંત ભૂલો છે એટલે અમને ખરાબ લાગે છે, બહુ ખોટું નુકસાન થાય છે આપણે દેશ કહેવાય, એમને ખરાબ ના લાગે પણ એને પરિવાર આપણને દેશ કહેવાય. કારણ કે પોતે શિફ્ટ થઈ ગયા તો આપડે હરિહંત કહીએ એટલે હરિયંત એટલે જે થઈ ગયા છે અત્યારે જે ચાલે અને ફરતે છે બધાને ભાવ નમસ્કાર આવે એમ કે છે. હરિયંત એટલે જે થઈ ગયા છે તે અને અત્યારે જે છે તે બધાને ભાવ નમસ્કાર. ના થઈ ગયા છે તેને નહીં, એ તો બધા એ સીધો થઈ ગયા, સિદ્ધ થઈ ગયા ને આપણે હરિયમ ફરી કહી શકીએ નહીં. પણ આ જે તીર્થંકર વર્તમાનમાં છે ભલે મહાવીર પુત્રમાં છે પણ તે હરિહંત માં ગણાય, તો એટલું તમારા એવું મંડળમાં બધાને કહી દેવા વર્તમાન હું છું તો એનું ફળ મળશે, નહીં તો નૌકામાં તેનું ફળ નથી મળતું એનું કારણ આ છે. મારો પણ ઊંધું છે, ઊંધું આવે જે વિદ્યમાન છે એનો જ હરિયમ રહેવા છે. હા એનો જ હરિયમ વીતી ગયા તેના દર્શન તમારે ફક્ત કરવાના એટલા માટે છે કે તમારું પુણ્ય બંધાશે એમાં મોક્ષ નહીં થાય. અને જે હરિહંત હાજર છે એ તમે મોક્ષ આપી શકે. પેલા તો સિદ્ધ થઈ ગયા, પેલા તો અનંત સિદ્ધ છે, એમાં આપણું કામ નહીં નીકળે. એટલે આટલું જરા તમારા મંડળ સમજાવ્યું હતું. સિમંદર સ્વામી ખ્યાલમાં આવવા જોઈએ કે તમારું નૌકા મંત્ર ચોખ્ખો થયો છે. આપને સમજાવ્યું છે સિમંદર સ્વામી, હું પેલા સિમંદર સ્વામી દર્શન નહીં આવ્યા યાદ રાખ સિદ્ધાંત ચોક તો કોઈ બધું સમજાવી દીધા અને એ કાલે કમિશનર થઈ ગયા. પછી આપડે અમે કહીએ કમિશનર કલેક્ટર સાહેબ અહીંયા આવો એમ ખરાબ ના લાગે. એટલે જેનું જે પદ છે તેનું તે પદ શોધે તો આ નૌકામંદનું પદ કઈ મળતું નથી એવું આચાર્ય મહારાજે મને કહ્યું કે આ ફળનું અણ કેમ જે ભરશું એનું તો આ કારણ છે ને આપને સમજવું પડ્યું. તો જોઈએ ને સિમંદર સ્વામી એટલા જ છે કે આ ભારત દેશને માટે કામ ના આપતા હતા. તો એટલે એ તીર્થંકર અને અત્યારે હરિહન તરીકે સ્વીકારો તો તમારું કલ્યાણ થાય. તમને કેમ લાગે વાંધો ફરે અમે સુંદર સ્વામી બોલે એથી મારી દુકાન કહેતા પહેલા મારી દુકાન કહેતા પહેલા ભાઈ આવે આ તીર્થંકર ફરી થયા નથી હિન્દુસ્તાનમાં પાંચમા આવે છે એટલે આવે તમારા હરિહંત પણ સિમંદર સ્વામ પણ વાત પાછી ભૂલી ગયેલી છે. તમે બી તો બુદ્ધિ થી સમજાવી વાત છે જ નથી સમજાવી બુદ્ધિ થી સમજાવી વાત છે જ નહીં તે એવી સમજવાની વાત હોય તો સ્વીકારવી જોઈએ આપણે કે આપણું ફળ મળે નૌકા મળે તો ફળ કેમ મળે દુધને ફરિયાદ એમ કહીએ કેટલું ખરાબ દે કમિશનર થયા પછી કલેક્ટર કહીએ કેટલું ખરાબ લાગે કલેક્ટર હતો ત્યાં હજી કલેક્ટર હતો, હેડ કમિશનર થઈ ગયો. આપણા હરિયન હરિયન પદમાં વ્યક્તિ પૂજા નથી, ગુણો ની જ પૂજા છે. આપણા હરિહંસ પદમાં વ્યક્તિ પૂજા નથી, ગુણો ની પૂજા છે. ગુણો ની પૂજા પૂજા ને થયા નથી, ગુણો ની પૂજા સિદ્ધ ની થાય. હરિહંત બંને પૂજા, વ્યવહાર ના નિશ્ચય બંને ની પૂજા. કારણ કે આપણને જે ભાવ તમારું ભૂલ છે એના દર્શન થી આપણું કલ્યાણ થાય. સમજો ને, ગુણો સિદ્ધ ના થાય, સિદ્ધ પૂજા ને ગુણો કહેવાય. જન્મસ્થાન ઉણો અને રહેવાનું. બેબી પૂછે કે આત્મા નો મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? મોક્ષ એટલે તને આ દુઃખ દુઃખ ગમે છે? સંસારનું દુઃખ ગમે છે? ગમે દરેક જીવને દુઃખ ગમે, જેને દુઃખ ગમે એવું કોઈ જીવ ના હોય. જ્યાર પણ ને દુઃખ ના ગમે, જ્યાં દુઃખ ગમે છે તને, ખરું ને? તો અત્યારે દુઃખ છે તને? હા, તો એ ટાઈમ દુઃખ જાય નઈ, એનું નામ દુઃખ જયારે પણ જાય નઈ. ડાર ભરે તો જાય નઈ, માર મારે તો દુઃખ જાય નઈ. સનાતન સુખ કહેવાય, જે સુખાય બધી ગાય સનાતન. એટલે પ્રભુ ની ભક્તિ માં લઈને આવવાથી એ સુખ મળે? પ્રભુ ની ભક્તિ માં લઈને આવવાથી એ સુખ મળે? ના, એ સુધી માટે અમારે પ્રયોગ કરવો પડે મોટો. એ પેલા પાપો ભક્તિ દૂર કરવા પડે. શું કરવું પડે? જ્ઞાની પુરુષ પાપો ભક્તિ દૂર તેના જ કરે, જ્ઞાના જ નથી. શું હોય? જ્ઞાના જ નથી પાપો ભક્તિ દૂર. પછી ભેદ વિજ્ઞાન થી આત્મા ને અનાત્મા જુદો કરી આપે. આ આત્મવિભાગ અને આ શુદ્ધ બે છૂટા પાડી આપે. કારણ કે સનાતન સ્વરૂપ પણ થાય જગત ચાલે છે, પોતાના કર્મ પ્રમાણે આધીન છે ને જગત ચાલે છે. કોઈ બનાવવા નથી, ના તો આ ડુંગરો દરિયા નહીં, બધે થિયરી પ્રમાણે ચાલે છે. તંત્ર જ છે નાખો, આ બધું થિયરી પ્રમાણે ચાલે છે. તંત્ર જ છે આખું, ભગવાન તો એમ બનાવ નહીં. ભગવાન તો તમારું સ્વરૂપ છે, ભગવાન તમારે ઉતર્યો નથી. ભગવાન તમારું સ્વરૂપ છે, તો સ્વરૂપ નવે છે. ના ઉડશે તો તમે દિવાલ ને અમરે તમારું નામ શું? વસંતભાઈ. મારું એવું વસંત વિચાર કરે, મારું તમારા તમે પણ મારો આત્મા દેહાત્મ ભાવ છે ને એ જ કે છે, આત્મા નથી કહેતો. કયા દેહાત્મ ભાવ છે એ જ કે છે, આત્મા નથી કહેતો. પોતે નથી ત્યાં પોતે આરોપણ કરે છે. આ હું છું એ ભ્રાંતિ ને ત્યાં જાય ગરીબું થયું. જ્ઞાન છે એમ જાણે કે હું આ છું અને આ મારા પાડોશી છે. વસન ભાઈ સારું છૂટકારો થાય. પાડોશી જેવું નહીં, તમે જ છો એવું ને. કોઈ ભાવ વળગ તમે લઈ લો, પસંદગી નો ભાગ બોલે તમારે શું લેવા દેવા પાડી તમે માથે લઈ લો તો ગજું કાપે મારું કાપી જશે એટલે પાડી નું કાપી કોઈ ઓછા કર્યું છે ને પાડોશી હું ના પાડોશી જેવું ઓછા થયું છે એ જ્ઞાન જે પાડી આવે એ બધું જ્ઞાન કે આ પને ને આ પાડું આ પને ને આ પાડું સાવ નિવેડો આવે ચિંતા બંધ થઈ જાય તારે નિવેડો આવે પણ આ તો ત્યાં તો ત્યાં જોયેલું તમે કહેવા આ તો ત્યાં કહ્યું ત્યાં ઓછો કરો સાહેબ છે અત્યારે સંસારમાં આત્મજ્ઞાન રૌદ્રજ્ઞાન જ બીજું છે સાહેબ છે અત્યારે સંસારમાં આત્મજ્ઞાન રૌદ્રજ્ઞાન જ પાડે હવે ભગવાને એમ ફળ શું કહ્યું છે આત્મજ્ઞાન રૌદ્રજ્ઞાન નર્ક નર્ક એટલે આપતું જ્ઞાન ચાલતો ધન કરવાની પાંચ ખરીદ હાર નહીં રાખો તમે પ્રશ્ન જ થાય છે કરતા નથી કરતા હોય પણ જ્ઞાન ના હોય જે કઈ તમને કરતા હોય જ્ઞાની કેમ કહેવાય બધા બધા ભ્રાંતિ વાળો મેં આ કર્યું મેં એવું કર્યું મેં એ કર્યું તમે કશું કામ કરેલું ખરું કશું કામ જિંદગીમાં કરેલું કયું ત્યારે સંસારનું કામ સંસારનું કામ કરીએ હા પણ કયું કામ કરેલું કયું કામ કોણ તમે ભલે બે કરે છે આત્મા નથી કરતો બે કરે છે આત્મા કઈ નથી કરતો હા બે કઈ કયું કામ કરી દે અભ્યાસ કરે છે ખાય છે પીવે છે અભ્યાસ કરે છે ખાય છે પીવે છે પ્રેક્ટિસ કરે બધું કરે બધું કરે બરાબર બધું ચાર્ટર એકાઉન્ટન્ટ છે આપડે બોલીએ તારે ખાવું છે તો ખવાતું નથી ખાવું છે ખવાતું નથી ક્યાં ખાવતું હતું બે બે આપડે ખાવું છે ખવાતું નથી શું કા પેલો ખાતો હતો ત્યાં બે ખાતો હતો હવે કોણ નથી ખવાતું કોણ નથી ખાતું કોન્ટ્રીબ્યુશન થાય ને કોન્ટ્રીબ્યુશન ખાવાની શક્તિ ક્યાં રહી ગઈ હું કઉ છું એ મારી શક્તિ થી કઉ છું એમ કે છે હું કહું છું તો પછી નહીં ખવાતું એ કોણ કોણ કે છે એ મોટા ડાક્ટર હતા કે દેડભાઈમાં સાહેબ એની ઉંમરે મને કહેશે બહુ જણા રિપેર કરી આપ્યા થઈ ગયો પણ મારે બે ટૂંકનો પ્રેશર થતો નથી ગયો તો પેલા કરતો ગયો તો કોણ ને આતા નથી થતો એ કોણ બે વિચારવું ના જોઈએ તમને કેમ લાગે પ્રેશર થતો તે કોણ હતા એમ તો તે કોણ લોકો હું કમાઉ છું તો 10 લાખ કમાવો તો હવે આમ સાથે ગાય ભગવાન ખરાબ કરે એવું બધું કરે આગળ પોતે આવી તો ભગવાન ગાય પોતે કમાતો હોય તો બીજો કોઈ ભાઈ હાલી શું કરે અમારા આ તો ઈચ્છા પણ બધું થયું એવું છે કે એને આ કશું શું કર્યું બસ ઈટ હેપન એને કદું શું કર્યું એ રીતે આટલે એકાદ ચાલે તો નહીં કર્યું ચાલે કરો છો કે તમે કરો છો હું ચાલે વાત નહીં મારી બધાની વાત નહીં સમજે તો નિવેડો આવશે ને નિવેડો નહીં આવે એટલે બે કરશે પણ બીજા ગ્રહ રહ્યા છે અને ચિંતાઓ થાય બહુ ભેર છે બહાર પૂછે તો કઈ મન ખુશ માં આવી જાય મસ્તી માં આવી જાય શું કઈ આત્મા નો આનંદ થાય નિરાકુર આનંદ વ્યાકુરતા વ્યાકુરતા આનંદ થાય મોક્ષ માં જેવો આનંદ થાય મારા તરફથી કોઈને દુઃખ ના થાય એવું રહેવું હોય તો મારે શું કરવું જોઈએ એક તો 5000 હોય એમ બોલવું પડ્યું એ કે 5000 કે મને આ દુનિયામાં કોઈ પણ જીવને કીધી માત્ર પરીકનો અર્થ બરાબર નહીં થતો. ભાઈ પૂછે છે કે અહમ શું વસ્તુ છે? આપણે બધા જાણીએ છીએ, નાનીઓ કે છે કે અહમ નું કંટ્રોલ હોવું જોઈએ અથવા અહમ ન હોવું જોઈએ, તો એ કેમ કંટ્રોલમાં આવતો નથી? એક કલાક બાદ આવ્યો, અહંકાર ને મમતા દેવું, અહમ એકલો નહીં, એવું નથી બનતું, એવું નથી બને, એવું હોય છે પણ લોકો ને ઘડતું નથી. શું થાય ઘડતું નથી લાખો અવતારે હમ જાય, એ વસ્તુ નથી, આ હેલી વસ્તુ નથી, પણ જ્યાં વિરાટ સ્વરૂપ હોય તે આપડો અહંકાર ને લઈ લે. વિરાટ સ્વરૂપ પરિણામ કહેવાય કે જેના સહેજ પણ બુદ્ધિ ના હોય, સહેજ પણ બુદ્ધિ ના હોય એ વિરાટ સ્વરૂપ કહેવાય. બુદ્ધિ નામે દાદા આ વાત બરાબર એક્સેપ્ટ થાય, નાની માં બુદ્ધિ ન હોય એ બરાબર એક્સેપ્ટ થાય એમ બોલો. સમજાવો એ લોકો બુદ્ધિ માં રિપીટ કરે છે, આના કરતા મારી બુદ્ધિ વધારે, આના કરતા મારી વધારે, આ જગત માં એ જ ચાલે છે, એ ચાલે છે, જગત માં એવું જ ચાલે છે ને. બરોબર, શું વધારે બુદ્ધિ થાય, પેલો કશું વધારે બુદ્ધિ થાય, જો એટલે આ બુદ્ધિ ના ઘોડા રેકોર્ડ કર્યા છે, કર્યા છે. હા, જાણી માં રેકોર્ડ માં ના હોય, બુદ્ધિ જ ના હોય, એક સેન્ટ પણ બુદ્ધિ ના, એટલે અમને બુદ્ધિ નથી. એટલે અમે પુસ્તક માં લખ્યું છે કે અમે અભૂત છીએ, બુદ્ધિ એટલે તો લિમિટેડ હોય, કેટલી હોય, લિમિટ માં હોય, અને અમારે જ્ઞાન અનલિમિટેડ જ્ઞાન. બુદ્ધિ એટલે ઇન્ડિરેક્ટ પ્રકાશ કહેવાય, અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ કહેવાય. તો બુદ્ધિ એટલે શું? ઇન્ડિરેક્ટ પ્રકાશ, એ આત્મા નો પ્રકાશ, પણ ઇન્ડિરેક્ટ. ઇન્ડિરેક્ટ એટલે બુદ્ધિ એ પ્રકાશ ને હાથમાં છે. આ માણસ ને શું થાય છે? હરીફે નહીં, પણ માણસ ને એના અહંકાર ના થ્રુ આવે છે, એ બુદ્ધિ કહેવાય. આ જે પ્રકાશ આત્મા પ્રકાશ અહંકાર ના થ્રુ આવે છે એ બુદ્ધિ કહેવાય. તે અહંકાર જો જાડો હોય તો બુદ્ધિ જાડી હોય, અહંકાર પાત્રો હોય તો બુદ્ધિ પાત્રી હોય, અહંકાર લૂંચો હોય તો બુદ્ધિ લૂંચી હોય, અહંકાર ચોર હોય તો ચોર બુદ્ધિ હોય. જેવો જેવો અહંકાર એવું એની થ્રુ આવે એટલે બધું અથડાવ એવું જ હોય. અમે તે વચ્ચે અહંકાર જ નહીં એટલે સીધો ડિરેક્ટ પ્રકાશ જ પડે. બધા શાસ્ત્રો નો ફોડ આપી, આ જગત માં કોઈ વસ્તુ એવી નથી જેનો ફોડ ના આપી શકાય. અને માગો એ આપે, તમે જે માગો એ બધી જ વસ્તુ આપે, પણ કરતા ભાવે નહીં, નિમિત્ત ભાવે. કેવું? નિમિત્ત ભાવે. કરતા ભાવે અમારો કરતા હોય ને. તમારા જોડે કોણ બોલે છે? બોલે છે કોણ તમારા જોડે? દાદા ભગવાન, દાદા ભગવાન બોલે છે. દાદા ભગવાન એક આંકડો બોલી શકાય નઈ, આ તો ઓરિજિનલ ત્યાં આગળ બોલે. કોણ બોલે છે? ઓરિજિનલ. હા, ઓરિજિનલ નહીં, ઓરિજિનલ નહીં થઈ છે, તેના પછી આ બધી થાય. અને તમારું અંદર ત્યાં જગત પણ તમે તો હું બોલો તો એટલે જેનો હું ના હોય હું ખલાસી હોય જેમ જેમ બોલે એને દેશ ના કહેવાય. શું કહેવાય? ઉપદેશ ના કહેવાય, દેશ ના નીકળ્યા જ કરે. નીકળતો નથી ને અને વસ્તા કોણ કે ત્યાં ટેપ રહેતો. અને હું મારો મારે શું ધંધો તે રહેતો હતા કે એને જ્ઞાતા દસ્તા પણ રાખવાનો એ ટેપ રેકર કેવી રીતે વાગી રહી છે તો તમારો ફાયદો થઈ રહ્યો છે કે નહીં એ બધું જોવા તમારે ના ફાયદો થાય એટલે બંધ કરાવી દે. આ મોક્ષ જે આપણે કહીએ છીએ મોક્ષ શું છે? આપણે જે કહીએ છીએ મોક્ષ એ મોક્ષ શું છે? મોક્ષ એટલે આ સંસારમાં જે માત્ર સુખને જ ખોળે છે દરેક જીવ જાત પ્રાણ નાનું થોડું નાનું જીવ હોય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય બધા સુખને જ ખોળે છે. પાંચ ઇન્દ્રિય નાનું હોય દેવો સુખ ખોળે સંસારી માત્ર સુખને ખોઈ રહ્યા એ સુખ એમને પ્રાપ્ત થાય છે મનુષ્ય મનુષ્ય દેહમાં પણ તે સુખ વાળું અંતે દુઃખ વાળા દુઃખ થાય છે ભોગી રહ્યા પાછળ દુઃખ આવી ઉભું રહે બધા દુઃખ આવે તમારે હા હવે અંતે દુઃખ વાળું સુખ એને સુખ કહેવાય નહીં એ કલ્પિત સુખ છે. આ બધા આ જગત ભોગી રહ્યું છે દેવતા ભોગી રહ્યા છે બધું કલ્પિત સુખ છે. કલ્પિત સુખ વિનાશી હોય કેવું હોય દાદા પુણ્ય નું સુખ પણ કલ્પિત સુખ બધું હા એ બધું કલ્પિત સાચું પુણ્ય હોય પુણ્યા નું બધું પુણ્ય હોય તો કલ્પિત સુખ તો ખરું છે પણ જોડે જોડે માર મળી આવે મોક્ષ નો એટલે સંજોગો વધારી આપે સંજોગો ભેગા કરી આપે. અમારું કેવું છે કે મોક્ષ શું છે એટલે મોક્ષ જે આપણે એટલે મોક્ષ એટલે શું એ કહ્યું આવે મોક્ષ એટલે જ્યાં આગળ આ મનુષ્ય શું કે છે આખો દાડો સુખ ને માટે પંફા મારે સંતોષ એને કદાચ થતો સંતોષ થાય પણ તૃપ્તિ નહીં થતી સર કલ્પિત વસ્તુ છે સાચી વસ્તુ એની પાસે નથી એટલે તૃપ્તિ થાય એવું સુખ ખોળે છે કેવું ભાઈ એટલે સનાતન સુખ ખોળે છે કેવું સનાતન જે સુખ આવ્યા પછી સુખ બધા દેખાય નહીં સુખી જે સનાતન સુખ એનું નામ મોક્ષ એ પામી શકાય એ પામી શકાય આવું પામેલો છે ને નિરંતર જાય નહીં અને એવું 20,000 માણસો મારી પાસે પામ્યા પર લેટ આવ્યો વાંચો તો નહીં એટલે અમારે એનું અંગત ચોકસી કરવી છે લેટ નથી વાંચવા માટે સ્પષ્ટીકરણ કરવું છે સ્પષ્ટીકરણ કરવું એ વાત મારે એનું સ્પષ્ટીકરણ કરવું છે અને ચોકસાઈ કરવી છે સમજવું છે આ હકીકત છે કે નહીં વાસ્તવિકતા ખબર એક માણસ ને ઠાકોરજી વખત મતનભી હતા તેમને પૂછ્યું પેલા જૈન અરે હિંમતભાઈ લેખકે પૂછ્યું તમે ક્યાં આધારે કહી શકો છો મને 9 વર્ષથી એક મિનિટ પણ મારું મન અસ્થિર થયું નથી એક મિનિટ નહીં પણ સેકન્ડ નથી થયું નોકરી કરે છે બધું કરે છે બહેરા છોકરા બધી એક મિનિટ પણ મન અસ્થિર થયું એક સેકન્ડ એટલે પછી એને લખાયું છે બધું બધું મોટો લેખ આવ્યો અરે જિંદગી જક્ષીભાઈ જક્ષીભાઈ હા આપણે બેંકમાં જઈએ આપણે વિશ્વાસ ના રાખીએ ભાઈ મને શું વિશ્વાસ નહીં થઈ શકે તો એ શું કે તમારે પાછો લઈ જાય વિશ્વાસ ના રાખવો પડે બીજી કેશ બેંક તમે એક કલાકમાં બધી જ વસ્તુ લઈ જાઓ જે માગે એ બધું મળે જે માગે ભૌતિક મમાવે ભૌતિક મળે ને આત્મા મમાવે આત્મા મમાવે મળે જૈન ધર્મ માં એમ કહેલું છે કે અહીંથી મોક્ષ બંધ છે, અહીંથી મોક્ષ બંધ છે. એટલે પછી મોક્ષ કેમ થાય? તો કે અહીંથી મોક્ષ બંધ છે, ખબર ને? તો એક અવતારી થાય, શું થાય? બાકી રહે આને તો વાંધો હોય કે પણ આ દેહ મોક્ષ થઈ જાય પાછું. અહીં થઈ જાય પછી જોઈશું આપડે. આ દેહ મોક્ષ થાય, વેપાર કરતા હોય તો મોક્ષ થાય. પછી બીજો કયો મોક્ષ થઈ આપડે? પછી એક અવતાર બાકી રહે. અમે અહમ ને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એટલી સમજ આપો. કંટ્રોલ ને અહમ ચાલ્યો જાય, અહમ ચાલ્યો જાય પછી ધંધા કરો. અહમ ચાલ્યો જાય પછી ધંધા કર્યા કરો. એટલે અમારું એ જ કહેવું છે કે એને અમે કેમ બરોબર છે પાંચ લાખ અવતાર માલ પડેલો છે, બે લાખ અવતાર માલ પડે છે. જોખમદારી બધી અમારી તમારે જોખમદારી. પાંચ લાખ અવતાર જો માલ હતો ને તો જોખમદારી હતાજી. હલે તો અમારા કાકા છે દાદા, તે શું વાસ્તવિક એક વિદ્યા છે? આપણે સમજણ ના પડે ને એને આપણે સમજ કરીએ. અને બીજી નજરબંધી કરે કે ચમત્કાર જેવું વાત નથી. એ તો તમારે નક્કી માન અત્યારે અમારે ત્યાં રોજ ના હજારો ચમત્કાર થાય છે. હજારો બધા લોકો છે કે દાદા ચમત્કાર કરતા નથી, દાદા જાદુગર નથી. આ તો અમારું યશ નામ કરશે. શું છે? અમે આ થયા એ તમારું કામ થઈ જાય. પછી દાદા એ ચમત્કાર કરે. દાદા ચમત્કાર કરતા નથી. અમને યશ નામ છે એટલા બધું યશ છે કે આ થયે ચમત્કાર નહીં. એટલે ચમત્કાર માણસ કરી શકે નહીં. કોઈ દેહધારી માણસ ચમત્કાર કરી શકે નહીં. અને ચમત્કાર એ છે તે બે વસ્તુ છે. પોતા વિજ્ઞાન માં જાણકાર ન હોય એટલે વિજ્ઞાની માણસ આપણને મોટર બનાવે છે. આવું છું કરું છું આપણને એમ લાગે તો ને. અને જાણ્યા પછી બે બધાનું પાસે એ ચમત્કાર. એ વિજ્ઞાન જાણી ગયા પછી ચમત્કાર દાખલો આપો. હું નાનો હતો મેં ચમત્કાર કરી બતાવ્યો અમારા ભાઈબંધો માં. આ કાગળ હોય ને કાગળ, એને આમ કઢાઈ કરી કઢાઈ અને પછી મેં તેલ નાખી અને સૌ મૂકીને સૌ હરગાઈએ તો શું થાય? મળી જાય. તમે શું કહો છો? હવે એને ગજ્યા કરતા એમને ખવડાવ્યા હતા લોકો. એક એક બજેટ બનાવી આપી પછી આવી બધા જોઈએ. અને શું કર્યું તું આમ મૂકી અને પછી ભાઈબંધો એવું શું બનાવી દઉં? એટલે બધા ચમત્કાર કર્યો. પછી એમને કહ્યું ચમત્કાર નતો. આ જે વિજ્ઞાન થી તમે જાણકાર નથી એ વિજ્ઞાન હું જાણું છું. એટલે તમે જાણ્યા પછી તમે પણ કરી શકો છો. શું કહ્યું? જેને તમે કરી શકો એને ચમત્કાર ના કહેવાય. શું કહ્યું? ચમત્કાર કોણ નામ કે કોઈ બીજો કરી શકે જ નહીં. શું કહ્યું? એક દાખલો છે પણ એવું બને એવું બન્યું નથી. મહાવીર ભગવાન થી નહીં બન્યું, કોઈ થી બન્યું. હમણાં કચ્છમાં હતો મારા સગાઓ લખાવડા નું પછી ઘરે એવું કરો. ચાલાકી ને ધન છે પણ ચમત્કાર જેવું વસ્તુ નથી. ચાલાકી આપણને આપણને હસી ના પડે. એક માણસ છે તે કે છે મેં ગુરુ કર્યા છે એટલે મારા દાદાની પાસે જ્ઞાન લેવું નથી. મારા ગુરુ ચમત્કારી હતા, દાદા ચમત્કારી નથી એટલે એને પેલું જ્ઞાન લેવું નથી. મને પૂછી મને કે ચમત્કાર નથી ના ચમત્કાર અમને આવો ચમત્કાર અમારે લાગુ કરી નથી. એટલે પછી બીજા જે માણસ હશે એને ખરાબ લાગ્યું કે દાદા સારું કે છે તારે તું આવું અવરું અવરું શું. એટલે પેલે શું કરવું, પેલો ચમત્કારી હતો માણસ એ જાણતો હતો બધો ચમત્કાર. એટલે પેલે શું કર્યું, પેચા પણ ચમત્કાર કરી બતાવ્યા એટલે પેલો ગભરાઈ ગયો. પેલા કે છે હાથમાં હજી દઉં છું કે છે સમજાવતા દાદા પર કહી જાઓ. પછી એ માણસે મેં કહ્યું કે શું કર્યું મને સમજ પાય ને છે એ મારી રૂબરૂમાં કરી બતાવવાનું મેં કહ્યું. એટલે એક સિક્કો આપ્યો કે આ ભાઈ ને હાથમાં જાય દો એ કદાચ આમ જાય દેખો આમ જાય રાખ્યા પછી એનો આમ આમ છે તે કર્યું દિવાસી સરગાઈ ને આમ ફેરી દિવાસી સરગાઈ આમ આમ ફેરી અને આ સિક્કો ભાઈ એકદમ ગરમ થઈ ગયો બહુ ગરમ થઈ એટલે કાઢી નાખ્યો. એટલે ગભરામાં થાય કે હવે અત્યારે થઈ ગયો ઠંડો મૂકશો ને એકદમ ગરમ થી જ થઈ ગયો. દિવાળી તો બહાર જેવી છે ને. પછી આવા ચાર પાંચ ખેલ કરી બતાવ્યા. હા હું તો મૂર્તિ માનું જ નહીં એટલે પછી હું શું જાણું કે વિજ્ઞાન ને આ જે વિજ્ઞાન નો અભાવ છે વિજ્ઞાન જાણતા નથી તે જ આ મૂર્ખ બનાવે. એટલે પછી મેં એને કઈ ખુલાસા કર્યા હવે કારણ કે આ જે સિક્કો હતો તેને એક મેડિસિન આવે છે ઘટીને મૂકીએ આપણો સિક્કો હાથમાં આપીએ થોડી વાર પછી ખૂબ ઘટ થઈ જાય. કેમિકલ રિએક્શન થાય એલ્યુમિનિયમ ઓક્સિડેશન થાય એટલે તરત એ હીટ થાય. આ કંકુ બંકુ બધું કાર્બન બધું કરે એ પણ એને કોઈ ધ્યાન લે નહીં તો રાત બાંધી દઉં છું પડશે એટલે ચિત્તો ઉતરી અત્યારે એને શું કરું જ્ઞાન વર્તે તમારી ચાલક એને ધન છે તમારી ચાલક ગોધવાય ખરો ગોધવાય ખરો. બેન પૂછે છે કે આ દેરાસર માં અમીજરણા થાય વાક્ય પડે એ શું કહેવાય. બધું ચમત્કાર નો ચમત્કાર જેવું એ દેવો શાસન દેવો શાસન દેવો ધર્મ ને બધે કરવા માટે શાસન દેવ નું એ છે. ધર્મ ને બધું છે ધર્મ પર શ્રદ્ધા નથી સાધન થોડું કામ કરે છે બીજા આપડા બનાવતી બહુ કરે છે આપડા લોકો એટલે ચમત્કાર કોઈ જગ્યાએ માનશે નહીં. કોઈ ચમત્કારી કોઈ દુનિયામાં થયો નથી. બેન પૂછે છે કે દેરાસર માં અમીજરણા થાય છે અમીજરણા મંદિર બધું દેવ લોકો છે તે શાસન દે દીધી આવું હોવા વખત અમીજરણા થયા હોય પાછી વાત ખબર હોવા વખત હોવા વખત અમીજરણા થયો હોય તો એક બે વખત દેવ લોકો નું કાર્ય હોય છે શાસન દેવાનું કારણ ધર્મ ઉપર લોકો ની શ્રદ્ધા બે છે એટલા માટે. બીજું આપડા લોકો આપડા મહારાજો એમનો હેતુ ખરાબ નથી. એનો હેતુ લોકો કેમ કરી ધર્મ ને પામે એ હેતુ અત્યારે આપડે વધો નથી. એને કેવાય લાગ્યો ભાઈ ચમત્કાર કરો મહારાજ વધો છો. આપડો અક્રમ માર્ગ એ જ્ઞાન માર્ગ કહેવાય ને એમ વિશે વેદાંત ના જ્ઞાન માર્ગ અને આપડા અક્રમ માર્ગ વચ્ચે કઈ તફાવત છે? અક્રમ માર્ગ સિવાય ને બીજા ધર્મ પુસ્તકો વાંચી છે.